उत्तरखंड अध्याय 70 श्रीमद भगवद गीता ना 11मा अध्याय नु महात्म्य श्री महादेव जी कहे छे, हे प्रिय, गीता ना वर्णन साथे संबंध राखनारी कथा अने विश्वरूप अध्याय ना पावन महात्म्य ने श्रवण करो। हे विशाल नेत्रोवाळी पार्वती, आ अध्याय ना महात्म्य नु अक्षरांश वर्णन थई शके एम नथी। आ विषे हजारो कथाओ छे, તે બધામાંથી અહીં એક કથા કહેવામાં આવે છે। પ્રણીતા નદીના તટ પર મેઘંકર નામે વિખ્યાત એક બહુ મોટું નગર છે। તેના મહેલો અને દરવાજા બહુ ઊંચા છે। ત્યાં મોટી મોટી વિશ્રામ શાળાઓ છે, જેમાં સોનાના થાંભલા શોભી રહ્યા છે। તે નગરમાં શ્રીમાન, સુખી, શાંત, સદાચારી તથા જીતેન્દ્રિય લોકોનો નિવાસ છે। ત્યાં હાથમાં સારંગ નામનું ધનુષ્ય ધારણ કરનારા જગદીશ્વર ભગવાન વિષ્ણુ બિરાજમાન છે। તેઓ પરબ્રહ્મના સાકાર સ્વરૂપ છે, સંસારના નેત્રોને જીવન પ્રદાન કરનારા છે। તેમનું ગૌરવશાળી શ્રી વિગ્રહ ભગવતી લક્ષ્મીના નેત્ર કમળો દ્વારા પૂજાય છે। ભગવાનની તે ઝાંખી વામન અવતારની છે। મેઘ સમાન તેમનું શ્યામ વર્ણ તથા કોમળ શરીર ધારી છે। વૃક્ષ સ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન શોભી રહ્યું છે। તેઓ કમળ અને વનમાળાથી વિભૂષિત છે। અનેક પ્રકારના આભૂષણોથી સુશોભિત થઈને ભગવાન વામન રત્નયુક્ત સમુદ્ર જેવા સુંદર દેખાય છે। પીતાંબરથી તેમના શ્યામ વિગ્રહની કાંતિ એવી લાગે છે જાણે ચમકતી વીજળીઓથી પડેલો સ્નિગ્ધ મેઘ શોભી રહ્યો છે। તે ભગવાન વામનના દર્શન કરીને જીવ જન્મ અને સંસારના બંધનથી મુક્ત થઈ જાય છે। તે નગરમાં મેખલા નામનું મહાન તીર્થ છે, જેમાં સ્નાન કરીને મનુષ્ય શાશ્વત વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે। ત્યાં જગતના સ્વામી કરુણાસાગર ભગવાન નરસિંહના દર્શન કરવાથી મનુષ્યના 7 જન્મોના સંચિત પાપોનો નાશ થઈ જાય છે। જે મનુષ્ય મેખલામાં શ્રી ગણેશજીના દર્શન કરે છે તે સદા દુસ્તર વિઘ્નોથી પણ પાર થઈ જાય છે। તે મેઘંકર નગરમાં કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા, જે બ્રહ્મચર્ય પરાયણ, મમતા અને અહંકાર રહિત વેદશાસ્ત્રોમાં પ્રવીણ, જીતેન્દ્રિય તથા ભગવાન વાસુદેવના શરણાગત હતા। તેમનું નામ સુનંદ હતું। હે પ્રિય, તેઓ સારંગ ધનુષ્ય ધારણ કરનારા ભગવાનની પાસે ગીતાના 11મા અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગના જપ કરતા હતા। તે અધ્યાયના પ્રભાવથી તેમને બ્રહ્મ જ્ઞાનથી પ્રાપ્તિ થઈ ગઈ હતી। પરમાનંદ સંદોહથી પૂર્ણ ઉત્તમ જ્ઞાનમય સમાધિ દ્વારા ઇન્દ્રિયોના અંતર્મુખ થઈ જવાના કારણે તેઓ નિશ્ચલ સ્થિતિને પ્રાપ્ત થઈ ગયા હતા અને સદા જીવનમુક્ત યોગીની સ્થિતિમાં રહેતા હતા। એકવાર જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હતા ત્યારે મહાયોગી સુનંદે ગોદાવરી તીર્થની યાત્રાનો આરંભ કર્યો। તેઓ ક્રમશઃ વિરજ તીર્થ, તારા તીર્થ, કપિલા સંગમ, અષ્ટતીર્થ, કપિલાદ્વાર, નૃષિવન, અંબિકાપુરી તથા કરસ્થાનપુર વગેરે ક્ષેત્રમાં સ્નાન દર્શન કરતા રહીને વિવાહ મંડપ નામના નગરમાં આવ્યા। ત્યાં તેમણે દરેક ઘરમાં જઈને પોતાના રોકાવા માટે સ્થાન માગ્યું, પરંતુ ક્યાંય તેમને સ્થાન ન મળ્યું। અંતમાં ગામના મુખિયાએ તેમને બહુ મોટી ધર્મશાળા દેખાડી દીધી। બ્રાહ્મણે સાથીઓ સહિત ત્યાં જઈને રાત્રિ નિવાસ કર્યો। સવારે તેમણે પોતાને ધર્મશાળાની બહાર જોયા, પરંતુ તેમના બીજા સાથી દેખાતા ન હતા। તેઓ તેમને શોધવા માટે ગયા, એટલામાં જ ગ્રામપાલ એટલે મુખિયા સાથે તેમની મુલાકાત થઈ ગઈ। ગ્રામપાલે કહ્યું, મુનિશ્રેષ્ઠ, તમે બધી રીતે દીર્ઘાયુ લાગો છો, સૌભાગ્યશાળી તથા પુણ્યવાન પુરુષોમાં તમે બધાથી પવિત્ર છો, તમારામાં કોઈ અલૌકિક શક્તિ વિદ્યમાન છે। તમારા સાથી ક્યાં ગયા અને કઈ રીતે આ ભવનથી બહાર થયા એનો પત્તો લગાવો। હું તમને એટલું જ કહું છું કે તમારા જેવો તપસ્વી મને બીજો દેખાતો નથી। હે વિપ્રવર, તમને ક્યાં મંત્રનું જ્ઞાન છે, કઈ વિદ્યાનો આશ્રય લો છો તથા ક્યાં દેવતાની દયાથી તમારામાં અલૌકિક શક્તિ આવી ગઈ છે? હે ભગવાન, કૃપા કરીને આ ગામમાં રહો, હું તમારી બધી સેવા શુશ્રુષા કરીશ। આમ કહીને ગ્રામપાલે મુનીશ્વર સુનંદને પોતાના ગામમાં રોકી લીધા, કે દિવસ ગામમાં રોકી લીધા. તે રાત દિવસ બહુ જ ભક્તિપૂર્વક તેમની સેવા ચાકરી કરવા લાગ્યો. જ્યારે 7-8 દિવસ પસાર થઈ ગયા ત્યારે એક દિવસ સવારે આવીને તે બહુ દુઃખી થઈને આ મહાત્માની સામે રડવા લાગ્યો અને બોલ્યો, હાય, આજે રાત્રે રાક્ષસ મારા પુત્રને ખાઈ ગયો છે. મારો પુત્ર બહુ ગુણવાન અને ભક્તિવાન હતો. ગ્રામપાલે આ પ્રમાણે કહ્યા બાદ યોગી સુનંદે પૂછ્યું, ક્યાં છે તે રાક્ષસ અને કઈ રીતે તેણે તમારા પુત્રનું ભક્ષણ કર્યું છે? ગ્રામપાલ બોલ્યું, હે બ્રહ્મ, આ નગરમાં એક મોટો માનવભક્ષી રાક્ષસ રહે છે. તે દરરોજ આવીને આ નગરના લોકોને ખાઈ જતો હતો. ત્યારે એક દિવસ બધા નગરના લોકોએ મળીને તેને પ્રાર્થના કરી, રાક્ષસ, તમે અમારા બધાની રક્ષા કરો, અમે તમારા માટે ભોજનની વ્યવસ્થા કરી દઈએ છીએ. અહીં બહારના જે મુસાફરો રાત્રે વિશ્રામ કરશે તેમને ખાવા, અહીં બહારના જે મુસાફરો રાત્રે વિશ્રામ કરશે તેમને ખાઈ જવા. આ પ્રમાણે ગામના મુખ્ય દ્વારા ધર્મશાળામાં મોકલેલા મુસાફરોને જ રાક્ષસનું ભોજન નિશ્ચિત કર્યું. પોતાના પ્રાણોની રક્ષા માટે જ તેમણે આ પ્રમાણે કરવું પડ્યું. તમે પણ બીજા મુસાફરોની સાથે આ ધર્મશાળામાં સૂતા હતા, પરંતુ રાક્ષસ તે બધાને તો ખાઈ ગયો, માત્ર તમને છોડી દીધા. હે દ્વિજોત્તમ, તમારામાં આવો શું પ્રભાવ છે એ વાતને તમે જ જાણો છો. મારા પુત્રનો એક મિત્ર અહીં આવ્યો હતો, પરંતુ હું તેને ઓળખી ન શક્યો. તે મારા પુત્રને બહુ પ્રિય હતો, પરંતુ બીજા મુસાફરો સાથે તેને પણ મેં ધર્મશાળામાં મોકલી દીધો. મારા પુત્રે જ્યારે સાંભળ્યું કે મારો મિત્ર પણ આ લોકોની સાથે છે, ત્યારે તેને લઈ આવવા માટે ત્યાં ગયો, પરંતુ રાક્ષસ તેને પણ ખાઈ ગયો. આજે સવારે બહુ દુઃખી થઈને મેં તે પિશાચને પૂછ્યું, ઓ દૃષ્ટાત્મા, તો રાત્રે મારા પુત્રને પણ ખાઈ ગયો, તારા પેટમાં પડેલો મારો પુત્ર જેનાથી જીવિત થાય એવો કોઈ ઉપાય હોય તો બતાવો. રાક્ષસે કહ્યું, ગ્રામપાલ, ધર્મશાળામાં ગયેલા તમારા પુત્રને ન જાણવાના કારણે મેં તેનું ભક્ષણ કર્યું છે. બીજા મુસાફરોની સાથે તમારો પુત્ર અજાણતા જ મારો ગ્રાસ બની ગયો છે. તે મારા ઉદરમાં જે રીતે જીવિત અને રક્ષિત રહી શકે છે તે ઉપાય સ્વયં વિધાતાએ જ કરી દીધો છે. જે બ્રાહ્મણ સદા ગીતાના 11મા અધ્યાયનો પાઠ કરતો હોય તેના પ્રભાવથી મારી મુક્તિ થશે અને મરી ગયેલાઓને પુનઃજીવન પ્રાપ્ત થશે. અહીં કોઈ બ્રાહ્મણ રહે છે જેમને મેં એક દિવસ ધર્મશાળાની બહાર કરી દીધા હતા. તેઓ નિરંતર ગીતાના 11મા અધ્યાયનો જપ કર્યા કરે છે. આ અધ્યાયના મંત્રથી 7 વાર અભિમંત્રિત કરીને જો તે મારા પર જળ છાંટે તો નિસંદેહે મારો શ્રાપથી ઉદ્ધાર થઈ જશે. આ પ્રમાણે તે રાક્ષસનો સંદેશ સાંભળીને હું તમારી પાસે આવ્યો છું. બ્રાહ્મણે પૂછ્યું, ગ્રામપાલ, જે રાતે સૂતેલા મનુષ્યોને ખાય છે તે પ્રાણી ક્યાં પાપના કારણે રાક્ષસ થયો છે? ગ્રામપાલ બોલ્યો, હે બ્રહ્મ, પહેલા ગામમાં કોઈ ખેડૂત બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ તે ખેતરના કાર્યમાં વ્યસ્ત હતો. ત્યાં થોડે દૂર એક મોટો ગીધ કોઈ મુસાફરને મારીને ખાઈ રહ્યો હતો. તે સમયે એક તપસ્વી ત્યાં આવી ચડ્યા, જે તે મુસાફરને બચાવવા માટે દયા દેખાડતા આવી રહ્યા હતા. ગીધ તે મુસાફરને ખાઈને આકાશમાં ઉડી ગયો ત્યારે તપસ્વીએ ક્રોધિત થઈને તે ખેડૂતને કહ્યું, અરે દુષ્ટ ખેડૂત, તને ધિકાર છે, તું બહુ જ કઠોર અને નિર્દયી છે. બીજાની રક્ષા તરફ ઉપેક્ષા કરીને માત્ર પેટ ભરવાના ધંધામાં લાગ્યો છે, તારું જીવન નષ્ટપ્રાય છે. અરે, જો ચોર, દાઢવાળા, જીવ, સર્પ, શત્રુ, અગ્નિ, વિષ, જળ, ગીધ, રાક્ષસ, ભૂત તથા વૈતાલ વગેરે દ્વારા ઘાયલ થયેલા મનુષ્યને શક્તિ હોવા છતાં જે તેની ઉપેક્ષા કરે છે, તેને તેમના વધુનું ગીધ, રાક્ષસ, ભૂત તથા વૈતાલ વગેરે દ્વારા ઘાયલ થયેલા મનુષ્યને શક્તિ હોવા છતાં જે તેની ઉપેક્ષા કરે છે, તેને તેમના વધુનું પાપ લાગે છે. જે શક્તિશાળી હોવા છતાં પણ ચોર વગેરેની ચુંગાલમાં ફસાયેલા બ્રાહ્મણને છોડાવવાનો પ્રયત્ન કરતો નથી, તે ઘોર નરકમાં પડે છે અને ફરી વરુની યોનિમાં જન્મ લે છે. જે વનમાં મરાઈ જતા તથા વાઘ અને ગીધની દ્રષ્ટિમાં પડેલા જીવની રક્ષા માટે છોડો છોડોના પોકાર કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય ગાયોની રક્ષા કરતા વાઘ ભીલ તથા દુષ્ટ રાજાઓના હાથે મરાઈ જાય છે તે ભગવાન વિષ્ણુના તે પરમ પદને પામે છે। જે યોગીઓને માટે પણ દુર્લભ છે સહસ્ત્ર અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞ મળીને પણ શરણાગતની રક્ષાના 16મા ભાગની પણ બરાબરી કરતા નથી। દીન તથા ભયભીત જીવની ઉપેક્ષા કરવાથી પુણ્યવાન પુરુષ પણ સમય આવીએ કુંભીપાક નરકમાં પડે છે। અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેય શતાની ચ શરણાગત સંત્રાણ કલામ નારહંતી ષોડશીમ દનસ્યોપેક્ષણ કૃત્વા ભીતસ્ય ચ શરીરીણઃ પુણ્યવાનપી કાલેન કુંભીપાકે સપચ્યતે। 181મા અધ્યાયના 82-84 શ્લોક સંખ્યા। તે દુષ્ટ ગીધ દ્વારા ખાઈ જવાથી મુસાફરોને જોઈને તેને બચાવવામાં સમર્થ હોવા છતાં પણ તેની રક્ષા નથી કરી, તેથી તું નિર્દય લાગે છે, તેથી તું રાક્ષસ થઈ જા। ખેડૂત બોલ્યો, હે મહાત્મન, હું અહીં હાજર હતો પરંતુ મારું ધ્યાન ખેતરની રક્ષામાં હતું, તેથી પાસે હોવા છતાં હું આ ઘટનાને જાણી શક્યો નથી, તેથી મુજ દિન પર તમારે અનુગ્રહ કરવો જોઈએ। તપસ્વી બ્રાહ્મણે કહ્યું, જે દરરોજ ગીતાના 11મા અધ્યાયના જપ કરે છે તે મનુષ્ય દ્વારા અભિમંત્રિત જળ જ્યારે તમારા મસ્તક પર પડશે તે સમયે તમને શ્રાપથી છુટકારો મળી જશે। આ પ્રમાણે કહીને તપસ્વી બ્રાહ્મણ ચાલ્યા ગયા અને તે ખેડૂત રાક્ષસ થઈ ગયો। તેથી હે દ્વિજશ્રેષ્ઠ, તમે ચાલો અને 11મા અધ્યાયથી તીર્થના જળને અભિમંત્રિત કરો, પછી પોતાના જ હાથે તે રાક્ષસના મસ્તક પર છાંટી દો। ગ્રામપાલની આ બધી પ્રાર્થના સાંભળીને બ્રાહ્મણનું હૃદય કરુણાથી ભરાઈ ગયો। તેઓ બહુ સારું કહીને તેની સાથે રાક્ષસની પાસે ગયા। તે બ્રાહ્મણ યોગી હતા, તેમણે વિશ્વરૂપ દર્શન નામના 11મા અધ્યાયથી જળ અભિમંત્રિત કરીને તે રાક્ષસના મસ્તક પર છાંટ્યું। ગીતાના અધ્યાયના પ્રભાવથી તે શ્રાપ મુક્ત થઈ ગયો। તેણે રાક્ષસ શરીરનો પરિત્યાગ કરીને ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું તથા તેણે જે હજારો મુસાફરોનું ભક્ષણ કર્યું હતું તે બધા પણ શંખ ચક્ર અને ગદા ધારણ કરીને ચતુર્ભુજ થઈ ગયા। ત્યાર પછી તે બધા વિમાન પર આરૂઢ થયા। દરમિયાન ગ્રામપાલે રાક્ષસને કહ્યું, નિશાચર, મારો પુત્ર કયો છે તે દેખાડો। તે સાંભળીને દિવ્ય બુદ્ધિના રાક્ષસે કહ્યું, આજે તમાલ જેવા શ્યામ ચાર ભુજાધારી મણિ માણેકના મુગળથી સુશોભિત તથા દિવ્ય મણિઓના બનેલા કુંડળોથી અલંકૃત છે। હાર પહેરવાના કારણે જેમના ખભા મનોહર દેખાય છે, જે સોનાના બાજુબંધોથી વિભૂષિત કમળ જેવા નેત્રોવાળા તથા હાથમાં કમળ રાખેલું છે અને દિવ્ય વિમાન પર બેસીને દેવત્વને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, એમને જ પોતાનો પુત્ર સમજો। આ સાંભળીને તે જ રૂપમાં પોતાના પુત્રને જોયો અને તેને તે પોતાને ઘેર લઈ જવા ચાહતા હતા। આ જોઈને પુત્ર હસી પડ્યો અને આ પ્રમાણે કહેવા લાગ્યો। પુત્ર બોલ્યો, ગ્રામપાલ, ઘણીવાર તમે પણ મારા પુત્ર થઈ ચૂક્યા છો। પહેલા હું તમારો પુત્ર હતો પરંતુ હવે દેવ બની ગયો છું। આ બ્રાહ્મણ દેવતાની કૃપાથી વૈકુંઠ ધામમાં જઈશ। જો આ રાક્ષસ પણ ચતુર્ભુજ થઈ ગયો છે। 11મા અધ્યાયના મહાત્મયથી આ બધા લોકોની સાથે શ્રી વિષ્ણુધામમાં જઈ રહ્યો છું, તેથી તમે પણ આ બ્રાહ્મણ દેવ પાસે ગીતાના 11મા અધ્યાયનું અધ્યયન કરો અને સતત તેનો જપ કરતા રહો, તેનાથી તમારી પણ આવી જ ઉત્તમ ગતિ થઈ જશે, એમાં સંદેહ નથી। હે તાત, મનુષ્યને માટે સાધુ પુરુષોનો સંગ બહુ દુર્લભ છે, તે પણ તમને આજે સુલભ થયો છે, તેથી પોતાનું કલ્યાણ કરી લો। ધન ભોગ દાન યજ્ઞ તપસ્યા અને પૂર્ત કર્મો કુવા વાવ તળાવ ખોદાવા સાથે શું લેવું છે? વિશ્વરૂપાધ્યાયના પાઠથી જ પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે। પૂર્ણાનંદ સદોહ સ્વરૂપ શ્રીકૃષ્ણ નામના બ્રહ્મના મુખેથી કુરુક્ષેત્રમાં પોતાના મિત્ર અર્જુનના પ્રતિ જે અમૃતમય ઉપદેશ નીકળ્યો હતો તે જ શ્રી વિષ્ણુનું પરમ તાત્વિક રૂપ છે। તમે તેનું જ ચિંતન કરો તે મોક્ષનું પ્રસિદ્ધ પ્રસિદ્ધ રસાયણ છે। સંસારના ભયથી વ્યથિત મનુષ્યને આદિ વ્યાધિનું વિનાશક તથા અનેક જન્મના દુઃખોનો નાશ કરનારું છે। હું તેના સિવાય બીજા કોઈ સાધનને એવું જોતો નથી, તેથી તેનો અભ્યાસ કરો, શ્રી મહાદેવજી કહે છે। આમ કહીને તે બધાની સાથે શ્રી વિષ્ણુના પરમધામમાં ચાલ્યો ગયો। ત્યારે ગ્રામપાલે બ્રાહ્મણના મુખેથી આ અધ્યાયનું અધ્યયન કર્યું। પછી તે બંને તેના મહાત્મયથી શ્રી વિષ્ણુ ધામમાં ચાલ્યા ગયા। હે પાર્વતી, આ પ્રમાણે તમને 11મા અધ્યાયની મહાત્મય કથા કહી, આના શ્રવણ માત્રથી મહાન પાતકોનો નાશ થઈ જાય છે। અધ્યાય 70મો સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।